એ પછી બે ચાર ગાળો એને આપતા, એ જેટલી ગાળો આપે એના જેટલા અક્ષર એનો મટકાનો નંબર લગાડતા, ને એમને લાગી જતો એવો ચમત્કાર. પાછો અમે એમનું નામ જ ધીરુભાઈ ધમપછાડ રાખ્યો હતો, કે રોજ સવારે ચરણન સેવા કરે ને પ્રભુ કાંઈક આજ્ઞા થઈ જાય, ને બે ચાર ગાળો આપે બધા ગાળોના શબ્દો ગણે, ને જે કાંઈ શબ્દો આવે સરવાળે એટલો નંબર મટકા ઉપર લગાડે, ને પાછું લાગીએ જ હતું. દર વખતે લાગતું હતું કે અવારનવાર લાગતું હતું કે ક્યારેક ક્યારેક લાગતું હતું, એ મેં ઇન્ક્વાયરી કોઈ દિવસે કરી નહીં. પણ એમની આ પ્રકારની સેવાને, પ્રભુ સેવાને, અમારા મનમાં છાપ એવી ઉભરતી હતી કે ધીરુભાઈ કંઈક ધમપછાડ કરી રહ્યા છે અહીંયા કોઈક જાતની સેવા. તો એ સેવા કહેવાય કે ન જ કહેવાય, મુદ્દો આપણે શાંત ચિત્તથી એ વિચારવાનો રહ્યો કે આવી પ્રકારની સેવાને સેવા કહેવાય કે ન કહેવાય, કે પ્રભુ કંઈક આજ્ઞા થઈ જાય. આપણે કોઈ કોઈક જાતના છપ્પન ભોગ કરતા રહીએ, અને પ્રભુ કોઈક સુંદર બાયરી મળી જાય, પ્રભુ કંઈક ધંધો ચાલી જાય, પ્રભુ કે શું છે, અરે ઘરમાં એક ટીવી કે કાર બેસી આવી જાય, અને પછી પ્રભુએ કંઈ ગાળો આપતા હોય તો એ સંભળાય તો બેડો પાર થઈ જાય હો આપણો. પણ સંભળાય એની પાછળ તો આપણે મટકા ઉપર નંબરે ન લગાડી શકીએ એવી મોકાણ છે. કનિકાકા જે અમારા ગાળો આપી દેતા તો એ સંભળાતી, એની ગાળોના અક્ષરો ગણી શકાતા હતા. પણ પ્રભુ ગાળો આપતા હોય ને પાછા મનમાં ને મનમાં જ ગાળો આપતા હોય પ્રભુ પણ, તો એના ગણવા કેવી રીતે કે કેટલો નંબર લગાડવો કે જેનાથી આ નંબર લાગે. એટલે ધર્મ સંકટ છે, આપણને ખબર નથી પડતું કે પ્રભુની કઈ જાતની સેવા આપણે કરવી છે. ઘણા બધા પુષ્ટિમાર્ગી વૈષ્ણવોને આપણે પૂછવા જઈશું તો એમ કહેશે, આપણે આપણા હૃદય ઉપર હાથ રાખીને પૂછી શકીએ છીએ કે આપણો સંપ્રદાય આ શરણાગતિ, આ સમર્પણ, આ સેવા અને ભક્તિને કર્તવ્ય રૂપે બિરદાવનારો આપણો સંપ્રદાય ધર્મ સંપ્રદાય છે કે નહીં. કોઈ કાંઈક કહેશે, કોઈ કાંઈક કહેશે, કોઈ કાંઈક કહેશે, કોઈ કહે છે કે ના આપણો ધર્મ સંપ્રદાય છે જ નહીં, આપણો તો ધર્મી સંપ્રદાય છે, ધર્મનું આપણે ત્યાં શું કામ. હવે એક મૂંઝવણ છે ને મોટી ધર્મ સંકટ, કે તો આપણે ધર્મને પકડવો કે ધર્મીને પકડવો. જો ધર્મી સંપ્રદાય હોય અને ધર્મ સંપ્રદાય ન હોય તો ધર્માચરણ કરવું જ ન જોઈએ, ધર્મીને જ પકડવો જોઈએ. જો ધર્મ સંપ્રદાય હોય તો ધર્મી જ્યારે મળશે ત્યારે મળશે, પણ પહેલાં ધર્મને તો પકડવો જોઈએ. તો એ ધર્મને જાણવું કેવી રીતે, કે ધર્મનો સાચો સ્વરૂપ કયો. વિષ્ણુ શર્માએ પંચતંત્રમાં એક સારી વાર્તા લખી, ચાર જણા ભણીને ઘરથી આશ્રમ ગુરુકુલમાંથી નીકળ્યા અને ચોરસ્તા ઉપર આવી ગયા, ચાર રસ્તા ઉપર. પછી મૂંઝવણ થઈ કે હવે આ રસ્તે જવું કે તે રસ્તે જવું. એટલે એક ભાઈએ, વિદ્યાર્થી ભાઈએ એમાં કહ્યું કે ભાઈ ગુરુજી આપણને ભણાવ્યું હતું કે મહાજનો એ ને ગતસ સપંથ, મહાજન જે તરફ જતા હોય તે તરફ આપણે બધાએ જવું જોઈએ. પણ મહાજન એટલે કોણ, મહાપુરુષ કે મહાજન એટલે વાણીઓ. મહાપુરુષ તો મળ્યા નહીં, કોઈક વાણીઓ એક જતો હતો તે તરફ ગયા. એ ભાઈ પોતાના ઘરમાં ઘૂસી ગયા, પાછી પાછી મૂંઝવણ થઈ ગઈ કે હવે આગળ ક્યાં જવું. એવામાં વળી એક દોડતો ઊંટ આવ્યો, એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે ધર્મસ્ય ત્વરિતા ગતિ, ધર્મ બહુ તેજ ચાલે છે. એમ લાગ્યું છે ને આ કદાચ ધર્મ જ હોય. તો એક ત્રીજા વિદ્યાર્થીને વચન યાદ આવી ગયો કે ધર્મ કોઈ દિવસે છોડવો નહીં, પ્રાણ ભય હોય તો પણ ધર્મ ન છોડવો. તેમણે કહ્યું પકડો ધર્મને. ઊંટને ચાર પગને ચાર વિદ્યાર્થીઓ પકડીને લટકી ગયા કે આ તો મળી ગયો આજે સાક્ષાત ધર્મ. ઊંટને બિચારાને ખબર નહીં કે આ શું ભાંજગડ થઈ છે પગમાં, એટલે એને ઝટકો માર્યો ઝટકો લગાવ્યો તો એક પેલો વિદ્યાર્થી ઉછલીને તળાવમાં પડ્યો. એટલે એ તો એમણે કહ્યું ધર્મમાં આવું થશે તો આપણને કોઈએ સમજાવ્યું નહોતું, હવે શું કરવું. પેલા પાછા એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. સર્વનાશ થતું હોય તો અડધાનો ત્યાગ કરીને અડધાને બચાવ. તો પેલો જે તળાવમાં પડ્યો ડૂબતો તો એનો ગળો કાપીને રાખી લીધો કે અડધમ ત્યજતી પંડિત, અડધાને સાચવીને રાખો. અરે પણ ગલો પકડાઈ ગયો તો કાઢીને પૂરો બહાર કાઢવો જોઈએ. તો બધા શાસ્ત્રમાં કહ્યું છે ને અર્ધમ ત્યજતી પંડિત. આપણને એવું થઈ રહ્યું છે કે આજે સર્વનાશ થઈ ગયો છે, અડધું છોડો. અડધું શું છોડવું? મહાપ્રભુજીના વચનો છોડો, ચીલા ચાલુ જે પરંપરા છે એને પકડો. અર્ધે ન કુરુતે કાર્યમ સર્વનાશો હિ દુસ, જે અડધું મળી ગયું તેને પકડીને ચાલો. પણ આ એક ધર્મ સંકટ છે, એ ધર્મ સંકટથી આપણને પાર ઉતરવો પડશે. તો આપણો સંપ્રદાય ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે એની મૂંઝવણ છે. આપણો સંપ્રદાય પ્રમાણ સંપ્રદાય છે કે પ્રમેય સંપ્રદાય છે. પ્રમાણ સંપ્રદાય એટલે કોઈ પણ વચન સિદ્ધાંત વચન કહીએ તો લોકો એમ કહે કે ના ના પ્રમાણની વાત નહીં કરો, અમે તો પ્રમેય માર્ગી છીએ. પણ પ્રમેય એટલે શું? કોને પ્રમેય સમજવો? દોડતા ઊંટની માફક કે ગધેડાની માફક જે કોઈ આવે તે બધાને પ્રમેય સમજવો કે કોઈક વસ્તુ વિશેષને પ્રમેય સમજવો? આપણે કહીએ છીએ ના ના આ કંઈ સાધનનો માર્ગ નથી, આ તો ફલનો માર્ગ છે. પણ શેનો ફલ? કકડીનો ફલ, આંબાનો ફલ, કેળાનો ફલ, નારિયેળનો ફલ, શેનો ફલ? કયા ફલનો માર્ગ છે આપણી પાસે? એ કયા સાધનનો કયો ફલ છે એનો જો ખુલાસો. અને આપણે એમ કહેતા રહીએ કે આમ નહીં કરો આમ કરો, તો ખબર જ ન પડે કે આપણને કયો માર્ગ છે. આજે આપણે માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ, પુષ્ટિ માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગમાં આપણે જન્મ્યા છીએ. ઘણા બધા લોકોને એમ જ થાય છે કે અમારા મા બાપ પુષ્ટિ માર્ગી હતા તેથી અમે પુષ્ટિ માર્ગી છીએ. અમને વલ્લભ વંશજનો પણ એમ જ થાય છે કે અમારા વડીલ મહાપ્રભુજી એટલે અમે બધા પુષ્ટિ માર્ગી. પણ શાંતચિત્તથી વિચારો કે કેટલાક વલ્લભ કુલ બાળકો મુસ્લિમ ધર્મમાં પણ દીક્ષા લઈ ચૂક્યા છે, તો એમને પુષ્ટિ માર્ગી માનવા કે નહીં? કેટલાક વલ્લભ કુલના બાળકો ઈસાઈ ધર્મમાં કન્વર્ટ થયા છે, એમને પુષ્ટિ માર્ગી માનવા કે નહીં? વલ્લભ કુલના તો 100-100% ખરા. આ બધી ધર્મ સંકટની વાતો છે. જો મહાપ્રભુજીના વંશમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિ માર્ગી થઈ જવાતું હોય કે વૈષ્ણવ માતા પિતાના ઘરમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિ માર્ગી થઈ જવાતું હોય, તો કોઈ ધારો કે ક્રિશ્ચિયન થઈ ગયો, કોઈ મુસલમાન થઈ ગયો, કોઈ જૈન થઈ ગયો, કોઈ બૌદ્ધ થઈ ગયો, તો જન્મ લેવાને કારણે પુષ્ટિ માર્ગી રહ્યો કે મટ્યો? એક મોટો ધર્મ સંકટ છે. કિશનગઢની પાસે તમે નામ સાંભળ્યું હશે, પુષ્કર રાજ છે, ત્યાં આપણા મહાપ્રભુજીના બેઠક છે. ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. ત્યાં બ્રહ્માજીના મંદિરના પૂજારીની એક મુસ્લિમ રખાત હતી બાઈ. એ રખાત બાઈથી એક મુસ્લિમ છોકરો પણ થયો. એ મુસલમાન જ છે પણ એનો બાપ બ્રહ્માજીના મંદિરનો પૂજારી અને આપણા મહાપ્રભુજીની બેઠક ના જે મુખિયાજી એનો ભત્રીજો. એને કોર્ટમાં દાવો માંડ્યો છે કે આ પૂજારીને અને મુખિયાજીની જે પોસ્ટ છે એ પ્રોફિટવાળી પોસ્ટ છે, એટલે મને વારસા તરીકે વારો મળવો જોઈએ. કોઈક દિવસે બ્રહ્માજીના મંદિરમાં, કોઈક દિવસે 84 બેઠકોમાં બેઠકોમાં. કોર્ટમાં એ દાવો ચાલી રહ્યો છે. એ કોર્ટ શું ડિસિઝન લેશે એ વસ્તુ જુદી છે. લોકો એને પૂછ્યું કે ભાઈ તું મુસલમાન છે, તને કેવી રીતે અહીંયા હક મળે? એણે કહ્યું કે મુસલમાન છું તેથી શું થયું? મુસલમાન તો હું શુદ્ધાથી છું પણ મારો બાપ તો મંદિરનો પૂજારી, એટલે મારો વારસો તો લાગે, વારસ હક તો લાગે કે નહીં લાગે સંપત્તિમાં અને આવકમાં? કાનૂની રીતે એને ના કેવી રીતે પાડવું કે હક ન લાગે? એટલે આપણે ત્યાંની પૂજારીની પોસ્ટ કે આપણે ત્યાંની મુખિયાજીની પોસ્ટ કે આપણે ત્યાંના મહારાજોની પોસ્ટ, આજે આ ધારો કે મુખિયાજીના ત્યાં થયો છે, કાલે કોઈ મહારાષ્ટ્રીને ત્યાં પણ એવા થઈ શકે છે, લાલન પ્રકટ ભાઈજી જેવા. ઉચિંતો દાવો કરે, ના કેવી રીતે પાડવો, ના કયા આધારે પાડવી કે તમે નથી અમારા, દાવો જ કરે કે ના અમે છીએ, આવી જ ગયા ચામાચીડિયાની માફક કે અમે તમારા જ છીએ, પછી કેવી રીતના પાડવી. હવે આપણે એક સિદ્ધાંત લઈને બેઠા છીએ કે વલ્લભકુલમાં જે જન્મે, વલ્લભકુલમાં જે જન્મે કે વૈષ્ણવકુલમાં જે જન્મે તે વૈષ્ણવ, વલ્લભકુલમાં જન્મે તે સાક્ષાત શ્રીમદ વલ્લભ વંશ મેં સભઈ વલ્લભ રૂપ. હવે ધારો કે કોઈ દાવો કરે કે હું વલ્લભ વંશમાં જન્મેલો છું આની માફક, હો તો વલ્લભ રૂપ માનવો કે ન માનવો, દિલ ઉપર હાથ રાખીને કહો કે ધર્મ સંકટ છે કે નહીં, બાત નીકળી હે બડી દૂર તલક જાયગી, એ અહીંયા જ નહીં થોભે, બહુ આગળ સુધી જશે આ વાત. એટલે ખરેખર આપણે એક ધર્મ સંકટમાં સંડોવાઈ ગયા છીએ, કેમ કે આપણને ખ્યાલ નથી આવતો કે આપણો ધર્મ સાચો શું છે, અને જવાબ તેથી જડતો નથી કે આનો ઉકેલ શું, આનો ઉકેલ લાવવો કેવી રીતે. પણ ઉકેલ મળી શકે છે, ઉકેલ મળશે કેવી રીતે, કે આપણા ધર્મનું સાચું સ્વરૂપ શું, ધર્મને સમજવાનો સાચા ગ્રંથો કયા, સાચા વચનો કયા, તે આધારે જો આપણે સમજવા જશું તો એનો ઉકેલ મળી શકે છે. હું તમને બહુ મજેદાર વાત બતાવું. પિયુષ બાવા અહીંયા બિરાજ્યા છે. જૂનાગઢનો કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો ત્યાં ઉચિંતી એક મુદ્દો આવ્યો કે ગોસ્વામીઓના ઠાકોરજી તો તપેલીના ઠાકોરજી હોય છે અને હવેલીના ઠાકોરજી વૈષ્ણવોના હોય છે. હવે ધારો કે તપેલીના જ અમારા ઠાકોરજી હોય ને હવેલીના વૈષ્ણવોના હોય, જે કાંઈ સાચો હોય, એક ધર્મ સંકટની વાત છે, પણ જે ના હોય જેવા હોય. ઉચિંતા જજે પૂછ્યું કે આ તપેલીના ઠાકોરજી એટલે શું, હવેલીના તો સમજ્યા. એટલે વકીલે કહ્યું કે તપેલીના ઠાકોરજી એટલે ખાવાનું જે વાસણ હોય એમાં જે ઠાકોરજી મૂકતા હોય તેને તપેલીના ઠાકોરજી કહેવાય. એટલે જજ ગભરાઈ ગયો, સુપ્રીમ કોર્ટનો જજ. એણે પૂછ્યું કે તો તપેલીમાં મૂક્યા પછી કરે છે શું, રાંધે છે એમને કે કરે છે શું? બોલે ના ના, એ લોકોની કંઈક એવી રીત છે કે તપેલીમાં મૂકતા હોય છે ઠાકોરજી. દે દામોદર દાલમાં પાણી. તપેલીના ઠાકોરજીને એવો અર્થ મેં તો કોઈ દિવસે નહોતો સાંભળ્યો. એટલે મેં ઊભા થઈને પ્રોટેસ્ટ કર્યો કે ભાઈ આ અર્થ નથી તપેલીના ઠાકોરજીનો. જજે કહ્યું તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી, પાર્ટીઓને આપસમાં આર્ગ્યુમેન્ટ કરવા દો, હવે કેવી રીતેનો ખુલાસો આવે. પાછો ઝઘડો થયો ત્યાં કે વૈષ્ણવો તેથી તપેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ નથી કરતા અને હવેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ કરે છે. જજને પાછી ગતાગમ પડે નહીં, કેમ કે પાલનાનું મનોરથ એટલે શું. વકીલે કહ્યું કે જેને છોકરાઓ ન થતા હોય એ સ્ત્રીઓને પાલનાના મનોરથ થાય છે. જજ ગભરાઈ ગયો કે તો પછી કરે છે શું હવેલીના ઠાકોરજી ત્યાં, ઠાકોરજી એમાં શું કરે. મોટી વિમાસણ થઈ ગઈ ધર્મ સંકટની. વકીલે કહ્યું કે કંઈક કરતા હશે એ લોકોની, હશે કંઈક રીત રિવાજ, પણ એનું નામ પાલનાનું મનોરથ. હું ફરી પાછો ઊભો થયો કે ભાઈ પાલનાનું મનોરથનો આ અર્થ નથી. જજે મને કહ્યું તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી, પાર્ટીઓને આપસમાં ડિસ્કસ કરવા દો. હવે આપણે સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા. આ સુપ્રીમ કોર્ટની વાત નથી, હો આ કોર્ટની વાત કરી રહ્યો છું. સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા, અને પાર્ટી જો થવા માંગીએ તો આવા આવા આળા આવળા અર્થો પણ આપણને કબૂલ કરવા પડે. તમારામાં ઘણા બધાએ પાલનાના મનોરથના દર્શન કર્યા હશે. શું થાય છે પાલનાના મનોરથમાં, એવું બધું થાય છે જે કોર્ટમાં કહેવાયું. ચાલે જવા દ્યો ની નૌકા કિનારે કિનારે, ડિસ્ટર્બ નહીં કરો, ચાલવા દો, હાંકે રાખો જેમ હાંકે આયતન. કોઈ દિવસે ધર્મ આવી રીતે ન ચાલે, ધર્મ આવી રીતે ન ચાલે. આ તો ધર્મ સંકટ ઊભું થઈ ગયું છે આપણા માર્ગમાં, અને એ ધર્મ સંકટનો સોલ્યુશન આપણને શોધવો પડશે. અને જડશે આવી બધી ફિતૂરથી નહીં, મહાપ્રભુજીના વચનોનો સ્વાધ્યાય કરવાથી. એમાં આપણી જે કંઈ ડિફિકલ્ટી હોય તે આપણે પૂછીએ, આપણે સમજીએ, આપણે ચર્ચા કરીએ. હું તો ત્યાં સુધી મતનો છું કે ગુસ્સો આવતો હોય તો ગાળો આપો, અને ઈચ્છા હોય તો એકાદ ગાળો સાંભળો, પણ ચર્ચા કરો. કીજે હમારે સાથ અદાવતથી ક્યો ન હો. આપસમાં બેસીને આપણે આ ચર્ચા કરવી જોઈએ, એમાં છટકબારીઓ શોધવી ન જોઈએ આપણે.